શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 34મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, અતિ સમર્થ ભગવાન શ્રીહરિનો પ્રતાપ દસે દિશાઓમાં ફેલાયો, તેથી દૈવી સંપત્તિવાળા જનો હતા તે ખૂબ જ રાજી થવા લાગ્યા, અને આસુરી સંપત્તિવાળા દુષ્ટજનો હતા તે અત્યંત ખેદ પામવા લાગ્યા. સંતોના ઉપદેશથી પોતાના શિષ્યોને શ્રીહરિનો આશ્રય કરતા જોઈ દૈત્યાંશ ગુરુઓ અત્યંત દાઝવા લાગ્યા અને શ્રીહરિના પ્રતાપને સહન કરવા સમર્થ થયા નહીં. હે રાજન, દૈત્યાંશ ગુરુઓએ શ્રીહરિની સાથે દ્વેષ કરતા દૈત્યાંશ રાજાઓની સાથે મળીને ભગવાન શ્રીહરિને પીડવાની ઈચ્છા કરી. તેઓમાંથી કેટલાક મહાકાળીના અને કેટલાક ભૈરવના ઉપાસકો હતા. તેઓએ મહાકષ્ટથી સાધીને વશ કરેલા મહાભયંકર અને ભૂખ્યા ડાન્સ મહાવીરોને શ્રીહરિને મારવા પ્રેરણા કરી. તે મહાવીરો તો શ્રીહરિની દ્રષ્ટિ માત્રથી બળવા લાગ્યા અને આમતેમ ભાગવા લાગ્યા તથા ચીસો પાડવા લાગ્યા. ત્યાંથી જઈ પ્રેરણા કરનારા અસુરાંશ ગુરુઓને જ વળગી તેઓને અત્યંત પીડવા લાગ્યા. હે રાજન, તેમાંથી એક અસુરાંશ ગુરુએ તો ઉપરથી સૌમ્ય વેશ ધારણ કરી ભગવાન શ્રીહરિની સમીપે આવી છુપી રીતે મંત્રેલા અડદની મુઠ્ઠી શ્રીહરિ ઉપર ફેંકી, છતાં શ્રીહરિને કાંઈ જ થયું નહીં. કેટલાક અસુરોએ તો સહન ન કરી શકાય તેવા કાતિલ ઝેરના પ્રયોગો નાગરવેલના પાનબીડામાં મૂકીને કર્યા, અને કેટલાક અસુરોએ કામણ ટુમણ જાણતી સ્ત્રીઓને ધનનું પ્રલોભન આપી મંત્ર તંત્રના પ્રયોગો કરાવ્યા. હે રાજન, ભગવાન શ્રીહરિને મારવા માટે આવા અનેક ઉપાયો કરવામાં આવ્યા, છતાં ભગવાન શ્રીહરિને તેની લેશ માત્ર અસર થઈ નહીં. ઉલટાના મારવાના પ્રયોગ કરનાર ઉપર જ તેની માઠી અસર થઈ અને તેઓ મરણ પમાડે તેવા મહારોગથી ઘેરાયા. તેમાંથી કેટલાકના વંશનો ઉચ્છેદ થયો, ધનવાનોના ધનનો નાશ થયો, રાજાઓના રાજ્ય નાશ પામ્યા અને સૌ ભિખારીઓ થઈ ભમવા લાગ્યા. આમ છુપી રીતે ભગવાન શ્રીહરિને મારવા સફળ ન થયા ત્યારે કેટલાક ગુરુરૂપ અસુરો ભેળા મળ્યા અને હાથમાં ખુલ્લા શસ્ત્રો ધારણ કરી શ્રીહરિને જે તે સ્થળે આવવા જવાના માર્ગને આંતરીને તેમને મારવા માટે બેઠા. આશ્ચર્યકારી ચરિત્રો કરતા શ્રીહરિની માયાથી મોહ પામેલા મૂઢ રાજારૂપ અને ગુરુરૂપ અસુરો તો શ્રીહરિ પોતાની આગળથી નિર્ભયપણે ચાલ્યા જાય છે, તેને પ્રત્યક્ષ જુએ છે, છતાં પણ તેમને મારવા સમર્થ થયા નહીં. હે રાજન, આ પ્રમાણે દુર્જન અસુરોએ પોતાની શક્તિ, બુદ્ધિ, ધન અને સખાઓના સામર્થ્ય અનુસાર શ્રીહરિને મારવાના ઘણા બધા ઉપાયો કર્યા. હે રાજન, બ્રહ્મા, શિવ આદિ ઈશ્વરોથી પણ જે પરાભવ ન પામે એવા મહાતેજસ્વી મહાપ્રતાપી શ્રીહરિને તેઓ કોઈપણ ઉપાયે કાંઈ પણ કરી શક્યા નહીં. હે રાજન, સાક્ષાત ભગવાન શ્રીહરિનો પરાભવ કરવા અસુરો જ્યારે સમર્થ થયા નહીં ત્યારે પૃથ્વી પર વિચરણ કરતા શ્રીહરિનો અનન્ય આશ્રય કરતા સંતોને ચારે બાજુએથી તે અસુરો બહુ જ પીડવા લાગ્યા. પુણ્યક્ષેત્રમાં સંતો જ્યાં જ્યાં વિચરણ કરતા હતા તે તે દેશના અસુર રાજાઓ તથા ગુરુઓ સંતોને બહુ જ કષ્ટ આપવા લાગ્યા. તેમાં કેટલાક દુષ્ટ બુદ્ધિવાળા અસુરાંશ ગુરુઓ સંતોને પૂજવાની ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓને બળાત્કારે ઉઠાવી જતા અને સિંહાસનો ભાંગી નાખતા હતા. કેટલાક અસુરો તો સંતોના કંઠમાંથી તુલસીની કંઠીઓ તોડી નાખતા, કેટલાક ભાલમાં કરેલા ઉર્ધપુંડ્ર તિલકને ભૂંસી નાખતા, કેટલાક અસુરો સંતોના વસ્ત્ર, પુસ્તકો આદિકને ઉઠાવી જતા અને કમંડલોને ભાંગી નાખતા હતા તથા કેટલાક અસુરો સંતોના ભિક્ષાપાત્રોમાં મરેલા માછલા આદિ અભક્ષ્ય પદાર્થો નાખતા. કેટલાક દુષ્ટ ગુરુરૂપે કે રાજારૂપે રહેલા અસુરો સંતો સ્ત્રીઓનો સ્પર્શ ન કરતા જાણી સ્ત્રીઓને પ્રેરી બળજબરીથી સ્પર્શ કરાવતા અને સ્ત્રીઓ સાથે બળાત્કારે બોલાવતા અને ન બોલે તો સંતોને લાકડીઓના બહુ માર મારતા હતા. હે રાજન, કેટલાક અસુરો અતિશય ક્રોધ કરીને સંતોના કંથા કૌપિન આદિ વસ્ત્રો ફાડી નાખતા અને કેટલાક સંતોને ભિક્ષામાં મળેલા અન્નના પાત્રમાં ધૂળ નાખીને ભાગી જતા તથા કેટલાક અસુરો તો ભગવાનને નૈવેદ્ય ધરવાના પાત્રો તોડી નાખતા. કેટલાક સંતોને અપશબ્દો ગાળો અને કઠોર વચનો બોલીને કારણ વિના ખૂબ જ માર મારતા. હે રાજન, આ પ્રમાણે જનસમુદાયમાં વધી રહેલા સંતોના ઉત્કર્ષને સહન ન કરી શકવાથી તે રાજાઓ અને ગુરુરૂપ અસુરો અનેક ઉપાયોથી સંતોનો મોટો તિરસ્કાર અને અપમાન કરવા લાગ્યા. હે રાજન, કેટલાક અસુરો જે તે દેશને વિશે ભગવાન શ્રીહરિએ સ્થાપન કરેલા અન્નક્ષેત્રોનું સંચાલન કરતા સંતોને માર મારી બહાર કાઢી મૂકી અન્નક્ષેત્રોનો ધ્વંસ કરી નાખતા હતા. હે રાજન, ક્રોધને જીતી જીતેન્દ્રિયપણે વર્તતા સંતો શુકદેવજી, ઋષભદેવ અને જડભરતની જેમ નિર્માની ભાવે ક્ષમા રાખી તે અસુરોએ ઊભી કરેલી સર્વે પીડાને સહન કરતા હતા. હે રાજન, આમ આઠે દિશામાંથી અસુરોએ પીડા આપી સંતોને કાઢી મૂક્યા ત્યારે તેઓ પોતપોતાના મંડળના સંતોની સાથે મળી ભગવાન શ્રીહરિની સમીપે આવ્યા. હે રાજન, દેશ દેશાંતરોમાંથી વિચરણ કરી પોતાની સમીપે આવેલા સર્વે સંતોનો શ્રીહરિએ યથાયોગ્ય માન આપી સત્કાર કર્યો. પછી સંતોને સમગ્ર વૃત્તાંત પૂછ્યું ત્યારે સંતોએ પોતે અનુભવેલું સમગ્ર વૃત્તાંત શ્રીહરિને કહી સંભળાવ્યું. સર્વજ્ઞ એવા શ્રીહરિ આ સર્વ વૃત્તાંત જાણતા હતા, છતાં સંતોની વાત સાંભળી તેઓના પ્રત્યે કહેવા લાગ્યા કે હે સંતો, તમને દુઃખ આપનાર અસુરોનો વિનાશકાળ નજીક આવ્યો છે, કારણ કે તેઓએ તમારા જેવા પવિત્ર અને નિરપરાધી સંતોનો અપરાધ કર્યો છે. માટે તમારો અપરાધ કરનાર જો શિવતુલ્ય શક્તિશાળી હોય છતાં પરિવારે સહિત વિનાશને પામે છે. હે સંતો, તમારા જેવા પવિત્ર સંતોનો અપરાધ માત્ર શરીરના વિનાશનો જ હેતુ નથી, પરંતુ બહુ જ અનર્થકારી છે. તમારા જેવા મહાપુરુષોનો અપરાધ કરનાર પુરુષના આયુષ્યનો નાશ થાય છે, ધનનો નાશ થાય છે, તેની કીર્તિમાં કલંક લાગે છે અને ધર્મનું અનુષ્ઠાન કરી ભેળું કરેલું પુણ્ય પણ નાશ પામી જાય છે, તેમજ સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય તેવા કરેલા સુકૃતો અને વડીલોના મળેલા આશીર્વાદ પણ નાશ પામે છે. વધુ શું કહું, જે કાંઈ પુણ્યકર્મ કરેલું હોય તે સર્વેનો વિનાશ થાય છે. હે સંતો, તમારો દ્રોહ કરવાથી અત્યારે પૃથ્વી પર રહેલા અસુર રાજાઓ અને અસુર ગુરુઓના સુકૃતોનો નાશ થઈ ગયો છે. જેમ પૂર્વે કૃષ્ણાવતાર વખતે કંસ, કેશી, બકાસુર વગેરે અસુરોનો વિનાશ થયો હતો, તેવી જ રીતે અત્યારે ટૂંક સમયમાં જ તે પાપી અસુર ગુરુઓ અને અસુર રાજાઓનો તમારા અપરાધને કારણે વિનાશ થશે. હે સંતો, તમારા જેવા પવિત્ર સંતોના રક્ષણ માટે ભગવાનના અસાધારણ સંકલ્પથી વાયુ દિશામાંથી આ અસુર ગુરુઓ અને રાજાઓને શિક્ષા કરનાર કોઈ રાજા આવશે. એ રાજા ભગવાન શ્રી રામચંદ્રજીએ કિમપુરુષ ખંડના અધિપતિ સ્થાને નિયુક્ત કરેલા વાલીપુત્ર અંગદના વંશમાં જન્મેલ છે, નીતિશાસ્ત્રમાં નિપુણ છે, ઈસુનો ઉપાસક છે, નાના નાના રાજાઓને પોતાના તાબે કરવાની કળામાં તે ચતુર છે, ગૌર શરીરવાળો છે, દાઢી મૂછને મુંડાવે છે અને મસ્તક ઉપર કેશ વધારે છે, સ્વચ્છ વસ્ત્રો પહેરે છે, શસ્ત્રને ધારણ કરનારો છે તે છ ગુણોમાં અર્થાત સંધિ, વિગ્રહ, યાન, આસન, સંશ્રય, દ્વૈધિભાવમાં નિપુણ છે. સામ, દામ, દંડ અને ભેદ આ ચાર ઉપાયોમાં પણ તે નિપુણ છે. તેવી જ રીતે ઋણ લેવું, દેવું આદિ 18 પ્રકારના વ્યવહારમાં પણ તે નિપુણ છે. એ રાજા સૈન્યની ગોઠવણીના અનેક પ્રકારના વ્યૂહને જાણે છે, જેવા કે ગરુડાકાર વ્યૂહ, મકરાકાર, ક્રોંચ પક્ષાકાર, ચક્રવ્યૂહ, સૂચિમુખ, મહદ, વજ્રાયુધ, સર્વતોભદ્ર મંડલાકાર વ્યૂહ, અર્ધચંદ્રાકાર, સકટ અને શૃંગાટક ફલાહાર વ્યૂહ આદિ અનેક ઉપરોક્ત વ્યૂહના માધ્યમથી સમગ્ર સૈન્યને પૃથ્વી પર બધા જ સ્થળે ફેરવી શકે છે. સ્વયં રાજા હોવા છતાં સુવર્ણાદિ અલંકારોને છોડીને તપસ્વીના જેવો વેશ રાખે છે. પોતાના ગુરુ ઈસુએ કહેલા 10 પ્રકારના સ્વધર્મનું સારી રીતે પાલન કરે છે. તેમાં એક, ઈસુ સિવાય બીજો કોઈ દેવ નથી, આ એમનો પ્રથમ ધર્મ છે. સમર્થ તે ઈસુને વિશે જ પ્રેમ કરવો આ દ્વિતીય ધર્મ છે. અસત્યવાદમાં ઈસુના ક્યારેય પણ સોગંધ ન લેવા તે તૃતીય ધર્મ છે. રવિવારે રાત્રિ દિવસ ઈસુની આરાધના કરવી અને વ્યવહારિક કાર્યમાં રજા રાખવી આ ચોથો ધર્મ છે. માતા પિતાને સદાય આદર આપી માનવા આ પાંચમો ધર્મ છે. કોઈ પણ મનુષ્યનો ઘાત ન કરવો એ છઠ્ઠો ધર્મ છે. પરસ્ત્રી સાથે વ્યભિચાર ન કરવો આ સાતમો ધર્મ છે. કોઈની કોઈ પણ વસ્તુની ચોરી ન કરવી એ આઠમો ધર્મ છે. કોઈની ખોટી સાક્ષી ન પૂરવી એ નવમો ધર્મ છે. અને લાંચ આદિ વડે પારકાધનને લેવાની મનથી પણ ક્યારેય ઈચ્છા કરવી નહીં એ એમનો 10મો ધર્મ છે. હે સંતો, આ પ્રમાણે 10 પ્રકારના ધર્મોનું યથાર્થ પાલન કરતો તે ઉત્તમ રાજા અધર્મીઓને શિક્ષા કરી તમારું સર્વ પ્રકારે રક્ષણ કરશે. હે નિષ્પાપ સંતો, એ રાજાનું આગમન ન થાય ત્યાં સુધી તમે સર્વે કોઈ ઓળખી ન શકે તેવા વેશને ધારણ કરો. કારણ કે દેશકાળને અનુસારે વર્તન કરવું એ પણ એક પ્રકારની શાસ્ત્રની નીતિરૂપ ધર્મ જ છે. હે સંતો, ભગવાન શ્રીકૃષ્ણની સહાય હોવા છતાં પૂર્વે પાંડવો શત્રુઓના સંકટ સમયે વિરાટ નગરીમાં 1 વર્ષ પર્યંત અલક્ષ લિંગે એટલે કે છુપાવેશે નિવાસ કરીને રહ્યા હતા. હે સંતો, અંતે ધર્મનો જ જય થાય છે, અધર્મનો નહીં. સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં. આ પ્રમાણે આર્ષ વચનોને સત્ય માની તમે ચિંતામુક્ત થાવો અને કોઈ ઓળખી ન શકે તેવા વેશે સુખપૂર્વક નિવાસ કરીને રહો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી નીલકંઠ વર્ણીએ જ્યારે કહ્યું ત્યારે સર્વે સંતો તેમનું જ અંતરમાં ધ્યાન સ્મરણ કરતા કેટલાક કાળ સુધી પૃથ્વી પર કોઈ ઓળખી ન શકે એ રીતે ફરવા લાગ્યા. હે રાજન, અહંતા અને મમતાનો સદંતર ત્યાગ કરીને વર્તતા સંતોએ સત્સંગના પ્રસિદ્ધ વૈષ્ણવ ચિહ્નોનો ત્યાગ કરી અસુરાંશ ગુરુઓ તથા તેમના શિષ્ય અસુરાંશ રાજાઓ જે રીતે આ સ્વામિનારાયણના સાધુ છે એમ ન જાણી શકે તે રીતે પૃથ્વી પર રંકજનોની રીતિ ધારણ કરી વિચરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 2 પ્રકરણમાં દેશાંતરમાં વિચરણ કરવા ગયેલા સંતોને અસુરોએ બહુ ઉપદ્રવ કર્યો એ નામે 34મો અધ્યાય પૂર્ણ થયો.